سورہ جن سورہ نمبر 72 بسم اللہ الرحمن الرحیم شروع کرو چھو خوب اج موٹا مہربان نے بہج رحم والا اللہ نا نام تھی قل اوحی الی انہ استمع نفر من الجن فقالوا انا سمعنا قرآنا عجبا يهدي الى الرشد فآمنا به ولن نشرك بربنا احدا اے رسول کہے کہ مارا طرف ایوی وحی کروامان آوی چھے કે જિન્નાતોના એક ટોળાએ મને કુરાનની તિલાવત કરતા કાન દઈ સાંભળ્યો ત્યારે કહેવા લાગ્યા કે બેશક અમોએ એક અજાયબી ભર્યું કુરાને મજીદ સાંભળ્યું છે કે જે નેકી તરફ હિદાયત કરે છે માટે અમે તેના પર ઈમાન લઈ આવ્યા અને હવે પછી અમે અમારા પાલનહારનો શરીકને ભાગીદાર કોઈને હરગીજ કરશું નહીં وأنه تعالى جد ربنا ما اتخذ صاحبة ولا ولدا ને અમારા પાલનહારની શાનો શોકત ખૂબ જ બુલંદ છે તેણે ન કોઈ પત્ની લીધી છે અને ન કોઈ દીકરો وأنه كان يقول سفيهنا على الله شططا وَأَنَّا ظَنَنَّا أَن لَّن تَقُولَ الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا અને એ કે અમારામાંથી કેટલાક મૂર્ખાઓએ અલ્લાહની વિરુદ્ધ વધારે પડતી વાતો કરતા હતા ને એમ સમજતા હતા કે માણસ તથા જીન અલ્લાહની વિરુદ્ધ હરગીજ જૂઠું બોલી શકે નહીં ને બેશક માણસોમાં કેટલાક લોકો જિન્નાતો તરફ પોતાનો આશરો લેતા હતા જેથી તેમણે તેમની જુલમ વૃત્તિમાં વધારો જ કર્યો ને ચોક્કસ તેઓ પણ એવું ધારતા હતા જેવું કે તમે ધારો છો કે અલ્લાહ હરગીઝ કોઈને પાછા ઉઠાડશે નહીં ને સાચે જ જ્યારે અમે આસમાનોને અડકવા ગયા તો તેને અમોએ મહા તાકતવાન ચોકીદારો તથા બળતા તારાઓથી ભરપૂર જોયો અને અમે રસૂલલ્લાહની અગાઉ તો આસમાની વાતો સાંભળવા માટે તેના કેટલાક ભાગોમાં જઈ બેસતા હતા પણ હવે જો કોઈ સાંભળવા માંગે તો તેના ઘાતમાં તૈયાર રહેલી એક આગની જવાળા જોવે છે અને અમે આ વ્યવસ્થાથી એ પણ જાણતા નથી કે જે લોકો જમીનમાં છે તેમના માટે નુકસાનનો ઈરાદો રાખવામાં આવ્યો છે કે તેમના પાલનહારે તેમના સંબંધમાં કોઈ લાભનો ઈરાદો રાખ્યો છે જિન્નાતો કહે છે અને અમારામાંથી કેટલાક તો નેક છે અને અમારામાંથી કેટલાક તેના સિવાય યાની કે ગુનેગાર. અમારામાં જુદા જુદા રસ્તે ચાલનારા કેટલાક ફિરકા છે. ને જિન્ના તો કહે છે કે અમને પણ ખાતરી છે કે અમે અલ્લાહને ન જમીનમાં હાર આપી શકશું અને ન ભાગી જઈને તેને લાચાર કરી શકશું. અને અમોએ જ્યારે હિદાયત સાંભળી ત્યારે તેના પર ઈમાન લાવ્યા, તેને કબૂલ રાખી. પછી જે પોતાના પાલનહાર પર ઈમાન લાવ્યો તો તેને ન કોઈ નુકસાનનો ડર છે અને ન બેઇન્સાફ કે અન્યાય થવાનો. فَمَنْ أَسْلَمَ فَأُولَئِكَ تَحَرَّوْا رَشَدًا. અને અમારામાંથી કેટલાકો ફરમાબરદાર છે, તાબેદાર છે, ને અમારામાંથી કેટલાકો નાફરમાન છે. પછી જે કોઈ તાબે થયો તો એવા જ લોકોએ સાચો રસ્તો ગોતી કાઢ્યો. અને રહ્યા હુકમનું પાલન ન કરનારા તો તેઓ જ જહન્નમનું બળતણને ઈંધણ બનશે. અને જો અગર તેઓ સાચા રસ્તા પર કાયમ રહેશે તો અમે તેમને ખૂબ જ પાણી પાતે. કે જેથી અમે તેમાં તેમની અજમાઈશને પરીક્ષા કરીએ. ને જે શખ્સ પોતાના પાલનહારની યાદથી મોઢું ફેરવી લેશે તો તેને સખત અઝાબમાં ને સજામાં નાખી દેશે. અને સિજદાની જગ્યાઓ યાની કે મસ્જિદો અલ્લાહને માટે જ ખાસ છે, જેથી તેમાં અલ્લાહની સાથે બીજા કોઈને પોકારો નહીં. અને જ્યારે તે અલ્લાહનો બંદો મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તેના પાસે દુઆ માટે ઊભા થઈ જાય છે તો લોકો તેને ઘેરી લઈ લગભગ વળગી પડે છે. એ રસૂલ, કહે કે હું તો ફક્ત તારા પાલનહારને જ પોકારું છું ને બીજા કોઈને તેનો શરીક કે ભાગીદાર બનાવતો નથી. ને કહે કે હું તમારા માટે ન નુકસાનનો અધિકાર કે હક ધરાવું છું કે ન લાભનો. ખાલિદીન ફીહા કહે કે અલ્લાહના અઝાબને સજાથી મને હરગિજ કોઈ શખ્સ બચાવી શકતો નથી અને તેના સિવાય મને ક્યાંય આશરો પણ મળી શકતો નથી પણ મારો બચાવ સિર્ફ એમાં જ છે કે હું અલ્લાહના તરફથી હુકમો પહોંચાડી દઉં અને તેના સંદેશા પણ અને જે અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરશે તો બેશક તેના માટે જહન્નમની આગ છે જેમાં તે સદાને માટે રહેશે અહીં સુધી કે જ્યારે તેઓ તેને જોશે કે જેનો તેને વાયદો કરવામાં આવતો હતો તો તેઓ આ તરફ સમજી લેશે કે કોના મદદગાર નબળા છે અને હિસાબના પ્રમાણમાં કોણ વધારે ઓછા છે عالم الغيب فلا يظهر على غيبه أحدا إلا من ارتضى من رسول فإنه يسلك من بين يديه ومن خلفه رصدا ليعلم أن قد أبلغوا رسالات ربهم وأحاط بما لديهم وأحصى كل شيء عددا કહે કે જેનો તમને વાયદો કરવામાં આવે છે તે ઘણો નજદીક ને પાસે છે કે મારો પાલનહાર તેની મુદ્દત વધારી દેશે તે હું જાણતો નથી ગૈબનો જાણનાર એ જ છે અને તે પોતાના ગૈબ પર કોઈને વાકેફ ને જાણકાર કરતો નથી સિવાય તે શખ્સને કે જેને રસૂલોમાંથી પસંદ કરી કાઢે યાની કે રસૂલોમાંથી ઇલ્મે ગૈબ માટે પસંદ કરી કાઢે કારણ કે બેશક તે તેની આગલી બાજુએથી તથા તેની પાછલી બાજુએથી ચોકીદારો નિમી દે છે કે જેથી તે જાણી લે કે તેમણે પોતાના પાલનહારના પૈગામ પહોંચાડી દીધા છે ને જે કાંઈ તેમની પાસે છે તે બધું તેનું ઇલ્મ ઘેરી રાખે છે અને બધી વસ્તુઓની સંખ્યા હિસાબ તે નોંધી રાખે છે.